नमस्कार नमस्कार। જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ। ભરત ક્ષેત્રી હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર। સાધુ સાધુ આચાર્ય બધી વાટી વધારે પાડી હોય, અતિ ઓછી વધારે કરી તારે સરસ આગ્રહ રહ્યા છે બધે માતાજી બધાને માનવાનું, અહીં અહીં આ અહીંયા આગળ વ્યવહારિક રીતે બધે માનવાનું શું ક્રમિક માર્ગ માં તો અમુક આટલો ભાગ માનવાનો આટલો નહીં માનવાનો, નહીં તો પછી મિથ્યા તો થઈ જાય અંકુશ થઈ ગયો છે એટલે માં થયું તું કઈ તું મિથ્યા તો થઈ જવાનું વાત ભગવાન ની વાત તો સમજ્યા હોત તો આવું ના હોત બરોબર છે કલેક્ટર નું આમ કરે માટે કે આ કરવા જતો મન પેલી બાજુ જતું ના રહે એટલા માટે ગણતરી સારી હતી બરોબર છે, પણ તેને બદલે શું થયું લોકો માતાજી ને માનતા હોય ને તેના પર તીર ચડાવે છે, એના ઉપર થી તો ખોટી વાત છે, માતાજી ને માને એની સામે વાંધો નથી, પણ માતાજી કઈ કરી શકે એની સામે જૈન સમાજ ને વાંધો છે, જૈન સાધુ બોલે સમાજ ને તો નહીં કરવાની જરૂર જ ક્યાં છે, આશીર્વાદ ના છે ઓલું અમે થી માનીએ ને તમારું કઈક કરે અમારું કઈક કરે મજા કરીએ નિષ્ફળ ભક્તિ જોઈએ છે આપણી જોડે વેર ના બધે એટલા માટે બરોબર છે, કારણ કે એ બધી શક્તિઓ છે ને આપડે વચ્ચે દખલ કરવા જઈએ અમારી ઉપર બધા દેવલપ રાજી કરી લીધે જ છે, બધા કોઈ જોડે ગયા વર્લ્ડ માં ભુવનવાસી દેવો હોય કે બધા દેવો લોકો રાજ રૂમમાં હેરાન કરતા નથી પણ દહ હતી હેરાન કરતો કઈ નથી મારું મન કેમ નિર્બળ રહે છે? મન મન મારું કેમ નિર્બળ રહે છે? પછી મન થવાથી નિર્બળ રહે, આપડે શું વાગે? તમારે બળવાન કરીને બળવાન તો તેલ કઈ નાખે. નિર્બળ છે ને કે છે બહુ જોશ કર, જોશ નહીં કરતો, સંકલ્પ નથી રહેતો. સંકલ્પ રહેતો નથી દાદા, કોન્ફિડન્સ કોઈ રહેતો, સંકલ્પ કોઈ રહેતો નથી. પોતે જે સંકલ્પ કરી રહી નહીં શકતો, એટલે સંકલ્પ માં નહીં રહી શકતો. એમ કે જે પોતે કઈ નિશ્ચય કરે એને વળગી નથી રહી શકતા. નિશ્ચય કરતો જ નથી એ, તો ટેમ્પલેટ મૂળ મૂળ કર્યા કરે. નિશ્ચય તો બુદ્ધિ કર્યા કરે, એટલે બુદ્ધિ નો જરાક કચાશ છે. નિશ્ચય બુદ્ધિ નથી થયેલી, સમજ પડે ને? મન તો પેબ્લેટો બોલે કે આમ અહીંથી ચાલીને જઈશું કે ટેક્સી કરી લઈશું, બધું બોલે જેટલું હોય. બુદ્ધિ નો નિશ્ચય જોઈએ, કેવું બુદ્ધિ નિશ્ચય કરે. એટલે નિશ્ચય થતો નથી, ડિસિશન જલ્દી લેવાતો નથી. હા, એટલે બુદ્ધિ નો, બુદ્ધિ નો બુદ્ધિ દોષ છે, મન નો વધારે. જલ્દી ડિસિઝન કરી દેવાનું હોય તો જલ્દી દેવાય નહીં. તે તો આપણા એક જ્ઞાન આપે છે ને, તેનાથી બુદ્ધિશક્તિ વધી જશે. પછી ડિસિઝન લેવાય છે. બીજી કઈ મુશ્કેલી? ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો ક્રોધ બહુ આવે છે. ગુસ્સો બહુ, ક્રોધ બહુ આવે છે. કોની પર આવે છે? અકારણ બધા ઉપર આવે. તમારી જાતિ પર આવે છે? જાતિ પર આવે છે. તેગડી શું કરે છે? મન થાય ભાગી જાવ, વયો જાવ, જતા રહું, ભાગી જાવ, વયો જાવ, એવી જાતનું મન થાય. લાકડી લઈને આપણી જાતને મારવાનું મન ના થાય? કેટલાક નહીં ચપ્પુ લેવા આમ ખુશી રહે છે, બંદૂક લઈને આમ, બંદૂક આમ. એ વાર તો એક શ્રીમંત શેઠ હતા ને બહુ, તો આમ બંદૂક ધરીને પછી એને ફોડી, એને બહુ મોટો શેઠ હતો, પાંત્રી હારત્રી હતો. અવગતિ હતી હોય એમ દાદા, અવગતિ હતી હોય. બોલો દાદા, એવું એક સાંભળ્યું છે કે પછી હાથ બહુ આવી રીતના થઈ વાત હતી. એક તો જે સંસ્કાર પડે ને એ બધા સંસ્કાર પાંચ પાંચ સાત હાથ પડી જાય. હા બરોબર સહન કરજો, ગોળી બોળી ના મારશો કે છે. આપઘાત કરજો નહીં, આપઘાત કરજો. એટલે વડોદરા ચેરમેન મેં કહી દીધેલું આથી 10-15 વર્ષ ઉપર. બરોબર દાદા, જે મળે તેને કહું કે ભાઈ આપઘાત કરવાનું થાય તો મને યાદ કરજે, મારી પાસે આવશે. એવા માણસ હોય ને, એવા માણસ હોય તેને હું કહી રાખું. જોખમ વાળા માણસ હોય એને કહી રાખું કે આપઘાત કરવાનું થાય તો તું મને યાદ કરજે, મારી પાસે આવજે. તો પછી એને સમજ પાડી દઉં, બિંદાડે આપઘાત કરતો બંધ થઈ જાય. બરોબર છે. આપઘાત માં શું કરે, શું કામ છે? આમનો મૂળ પ્રશ્ન દાદા, ઓલો ક્રોધ એમને આવે છે તો શું કરે? ક્રોધ કઈ નથી, બધી દવા છે આપડે બધી. આ દવા ખરા બધી દવા છે, સમજ પડે ને? તમામ પ્રકારની દવા છે. નિકાલ તો કરના પડેગા ને, ફિર થક કે એક ઘંટા તક બોલેંગે ફિર થક કે બંધ તો કરના પડતા. પ્રતિક્રમણ કરવા પડે, તમે જલ્દી કહી દેવું મને. વાંખા ચૂકે ચાલે છે હા, એવું નથી. એવું વાંખા ચૂકા ને સીધા જ ગાળજો. તમારે કહી દેવું કે જીદ્દો કરી જાય, દરવાજો ખુલી ગયો, રોકડો બનાવો. મોક્ષ અઘરો નથી, પણ જ્ઞાની પુરુષ ની વાત સમજાઈ તો કામ ની છે. ના સમજે ઘૂંચો પડશે. હા, જ્ઞાની પુરુષ ની વાત દર થયો સીધી છે. મોક્ષ એ સીધો છે. મોક્ષ નો કઈ ભગવાને ઘેર ખોટ નથી. મોક્ષ માં તો બધાને પૈસા દે છે કે નથી પૈસા દેવું છે, પણ મોક્ષ ને લાયક હોવો જોઈએ. મોક્ષ માં પ્રેસ્તા બે ત્રણ સાથે બાજી પડ્યા હતા, પછી હતી પેલા લોકો જ્ઞાની પુરુષ છે, બીજી કોઈ ની વાત હાથી બે નથી. જે વાતો પસ્તી માં જાય એ વાત ને વાત કેમ કેવાય છે? શું કહ્યું? પસ્તી માં જાય વાત ને વાત કેમ? પસ્તી માં જાય ફાડ્યા માં એને શું કરવાનું? જ્ઞાની પુરુષ નો ત્રિકાળ સિદ્ધ વાત કહેવાય. એક ફરો બોલ્યા હોય તો તીર્થંકરો એ જ કહેતા હોય ને, એ કહેતા હોય તીર્થંકરો એ જ કહેતા હોય. કારણ કે તીર્થંકરો તો ગોત્ર બાંધીને આવેલા હોય. એવું મોટું ગોત્ર કે વર્લ્ડ આખું અજાબી પામ્યા કરે કે અત્યારે વર્લ્ડ માં નંબર પહેલો કોનો છે લાવણ્યા માં? અત્યારે કે તીર્થંકર સાહેબ. એટલે આપણે છે તે જ્ઞાની પુરુષ ના કયા પ્રમાણે ચાલવું. કારણ જ્ઞાની પુરુષ કોને કહેવાય? જે પોંસરા બધી રીતે થઈ ગયેલા હોય તે બધી રીતે પોંસરા. કેવી ગાળો લેવામાં પાંચરા, ગાળો આપવામાં પાંચરા, ગાળો લેવામાં પાંચરા, આપતી વખતે પાંચરા, આપતી વખતે આપે આપે નઈ એટલે પાંચરો થયેલો આપે જ નહીં. હા, આડી તો કાઢવી જ પડશે ને બધી. આડી ક્યાં સુધી ચાલશે? એક નાની પુરુષ ની પાસે આવતા ખબર પડે કે આટલી બહુ હજુ આડી ભરી છે. એ આપણને ખબર પડે નહીં નીકળે તારે તો ખબર નીકળે તારે આડી કે ખબર પડે બધા આવે છે, ક્રોધે આવે છે, માને આવે છે, માયા આવે છે, લોભે આવે છે. એવું છે ને, આ રસ્તામાં જતા ચાર પાંચ કૂતરા થઈ ગયા નઈ, એક ઉભું થઈને બસે તે પેલું વિચાર વગેરે વગેરે એ બસે. બસ બસ બસ બસ શું કાઢે બસે આપડે આપડે મને પણ ઇનામ આપ્યું પછી બીજે પડે. એટલું તો નથી થતું, પણ નિમિત્ત કારણ વગર મળે જાય એ ત્રાસી થાય છે. હવે કીધું હોય કે રોટલી શાક કરજો, ખીચડી શાક કરું, અરે ભાઈ ખીચડી ને રોટલી કરજો, મગજ માં એમ થાય રોટલી શાક ને બદલે ખીચડી શાક કર્યો હોય તો આપડે અહીંયા આવી અને ખીચડી જોઈએ એટલે આપડે મન કે છે કેમ ખીચડી કરી છે? આપડે ખીચડી જ કહી છે, તું ભૂલી ગયું કઈ? આપડે ખીચડી જ કહી તું ભૂલી ગયું. એવું છે ને, આપણા મોટા મોટા સાહેબ ને છેતરીએ છે, મન ને છેતરવું શું બધું મોટા મોટા સાહેબ ને છેતરે છે. અને અમદાવાદ ના શેઠિયા બાઈ સાહેબ ને, બાઈ સાહેબ ને છેતરે છે ને, શું છેતરે છે. 20,000 રૂપિયા એને માટે માગતી હતી યાત્રા જવા માટે. તે શેઠે 4 વર્ષ સુધી કે 20,000 મારી પાસે બેંકમાં આવ્યા જ નથી કે. આ 5-5 લાખ રૂપિયા પડ્યા હતા. શેઠાણી વિશ્વાસ બચારી જૂના જમાને. રાતે રહેવાનું, રાતે બેસી રહેવાનું, વેપાર ભેગો, સોદો ભેગો, કઈ પણ છેતરે ક્યાં પહોંચી ભાઈ. અને આપડો દેહ પણ છે ત્યાં જયારે ડાયર દુખે ત્યારે ખબર પડે કે આ દેહ નો દેહ તો આપડો છે કે પરભારી. આપણને ખબર પડે કે આ પરભારી વસ્તુ નો, આપડી વસ્તુ આપણને દુઃખ દે. આપડી જે વસ્તુ છે આપણને વધારે દુઃખ દે. તેના ખરેખર ખબર પડી જાય કે આ તો દુશ્મન કરતા મોટો દુશ્મન ને તો આપડે વકીલ મારફત નોટિસ અપાઈએ, પણ મને શું કરીએ. જે કચરો છે તે નીકળશે ને, કઈ નીકળવાનું નથી તે પછી કે નીકળવાનું હશે, નીકળી જશે. આપડા લોકો પરિણામ ને કારણ કે છે, શું કે છે, અમે પરિણામ ને પરિણામ કહીએ. શું થયું? પરિણામ ને પરિણામ કહીએ. અને આપડા લોકો પરિણામ ને કારણ કે છે, પરિણામ ને કારણ કે, જેમાં પરીક્ષા પરીક્ષા ને પરીક્ષા ને રિઝલ્ટ કે, એવી રીતે આપડા લોકો વાત કરે છે. પરીક્ષા ને રિઝલ્ટ કે, એટલે કોઈ માણસ ને અહીંયા ફોલ્યો ફોલ્યો આખા શરીર નીકળી ગયો, એટલે કે મારા છોકરા ને ફોલ્યો નીકળી ગયો. હા તો મેં હતું તે બહાર નીકળ્યું ચોખ્ખું થવા માટે, અચાનક કશું થાય એવું નથી. આ દુનિયામાં કોઈ વસ્તુ એક્સિડન્ટ બને નહીં. આ એક્સિડન્ટ શબ્દ એ લૌકિક શબ્દ છે. કેવો છે? લૌકિક. એક્સિડન્ટ બને, બનેલું છે તે જ બને છે. શું છે? બનેલું તે જ બને છે. સમજ ભાઈ ને, કઈ નવું બની શકે નહીં. એક્સિડન્ટ તો હોય જ નહીં. An accident has too many causes. An incident has so many causes. Accident has too many causes and incident has so many causes. Incident ne accident, incident ne accident, best cha jagat ma. Triju kashu khola jao to kashu bane nikle u nathi. Barobar. Aa beni vyakhya api. Ke bev satya che, hakikat ch che. Accident kashu che nahi. Kala ne causes vadhare che. સાદી બાદી કરેલી છે ને, આખો દાડો નોકરી કરે, પછી પછી ક્યારે આવે તારે. તમને કહ્યું તું ફલણ લાવવાનું, હું તે રહી ગયા. પણ કયા સંજોગોમાં આપણે અહીં ઘેર આવ્યા, એના સંજોગોની ખબર ના પડે. અને આવું બાપ આપણે જતા પહેલા જતા પહેલા છે. એટલે માણસ એ કઈ જાય બિચારો, માણસ શું કરે છે, અકરામણ થઈ જાય. અને ભગવાન એવા છે, ડાયા છે, કે જ્ઞાન મળ્યા પછી અકરામણ માટે ચીડાયો હોય તેને લેટ ગો કરે છે. શું કહ્યું? જ્ઞાન મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી કયો હેતુ જેટલું જ જોયે. શું થાય? હેતુ બધું સારું થઈ જશે. કાલે આવજો. તમારે વાઈફ નથી? દગો નહીં દેતા હોય વાઈફ નહીં. સાચું બોલો છો બધા? દરરોજ હું ખોટું બોલું? કો કો કો. અને ત્રીજા દાડામાં 25 વખત ના બોલવાની જરૂર હોય તો 25 વખત ખોટું બોલે. આપડે બેચાર વખત મીઠી ના ખાઈએ તો આપડે શાકમ બેચાર વખત મીઠી ખાવી પડે જેમ તેમ કરી નિકાલ કરવાનો છે. સંભાવ નિકાલ થાય છે બરોબર સરસ સરસ થાય છે. આમ તો ક્વોલિટી આ બ્રેક કહેવાય, આ ગિયર કહેવાય, આ તો આપ નાખો ગેર સમજી લીધું, આ ઘરે સમજી લીધી પછી અને સીધું જોઈને ચલાય સીધું જોવે જીવની ફકરતી એક માણસ મને કહે છે મેં પૂછ્યું હતું ભાઈ શેઠિયાઓ ડ્રાઈવર ને પાછળ કેમ બેહાડે છે, ડ્રાઈવર ને પગાર આપે છે અને શેઠની જગ્યાએ એને પાછળ બેહાડે છે. તારે કે શેઠિયાનો શોખ હોય છે, આનો શોખ હતો છે ડ્રાઈવર ના શોખ હોય, આનો શોખ હતો છે ના શોખ હોય. મેં તું સમજતો જ નહીં કે શેઠે સમજતો નથી, શેઠે જોડે મને શોખ છે, શેઠે આમ જણા મને શોખ છે. મારો શોખ ઓનો હતો છે કોઈ આ મજૂર મજૂર ના જેવો આમ આગળ પછી કોઈક વઠાઈ ગયો તેની જોખમદારી પોતાની એવો શોખ તો હતો છે. પણ ખેતને શું થાય છે આખો દાડો આ મશીનરી બંધ થતી નથી, મોટર ઉપર બેઠો એટલે પેલું આગળ આગળ જોવાનું એટલે એકાગ્રતા રહી બંધન થઈ જાય. ઠંડક નહી રહેતી ના નથી રહેતી બિલકુલ નહી રહેતી એટલા સારું આ બરોબર ગોતી ગઈ ગયું ગોતી ગઈ ગયું જરી વાર બંધ ના થાય બરી વાર શું થાય તે અને પાછું લપટું પડી ગયેલું ભૂજ મારીએ ની તે શીશો જરા આડો થાય ભૂજ બાંધી ગયો જાય તમારી બે ભાઈ નતો આવ્યો બે ચાર વાર તમારી પાસે આવ્યો હતો પછી મને એમ હતું કોક વાત પૂછીશ દાદા ને લપટું નો અર્થ બરોબર સમજાવો સમજી લીધો લપટું પડી જાય. એટલે આ બહેરી બહેરામાં સંબંધમાં કોઈક લાગના લપટું પડી જાય છે ને એટલે પછી દબાઈ ગયો એટલે પછી પેલા મારા બૂથને ફરી જરા વેલ્ડિંગ કરાવી દે હું જાડો કરી ફરી વેલ્ડિંગ કરીને ફરી ના કરે એ વેલ્ડિંગ જ કરાવવાનું લીધું પછી બીજું ન લઈ ગયો. ધરમ ધરમ સારા છે એક પદ બોલાવે પછી જરા કે હું તમને જોઉં છું અને મને બહુ સુખ થાય છે. શું કારણ છે શું થાય છે આ બહુ સુખ થાય છે હકીકત કહું છું ખોટું નથી બોલતો અંતર ની વાત કરું છું કે બીજા ઘણા મળ્યા છે સાધુ સંતો ની વાત હું ઘણા સાધુઓ પાસે બેઠો હોય કોઈની ઉપર મને સુખ નથી જીવ્યો એવો સુખ એમ કોઈની ઉપર રાગ ના આવ્યો રાગ દાદા નહીં રાગ તો આવે નહીં પણ જોઈને તમે બધા બેઠો હોય ને તો સુખ થાય છે એનું શું કારણ કઈ પૂરો જન્મ માં કઈ હોય કઈ ઓળખણ હોય ત્યારે થાય પેલા નું ઓળખણ હોય ને ત્યારે વધારે સુખ થાય ખબર પડે ને તે ઓળખણ પેલા નું છે. પાછલું ઉગાડવા જેવું જ નથી પાછલું ફળ જો તમે એકલા ઉગાડવા જશો ને તો બધા કે મારું પછી થઈ જશે ઉઘાડી. શું થઈ જશે? કરવું દાદા ભગવાન. એક જ વાત બોલો, કેટલીક ભૂલો એવી કરીએ છીએ. એ કાળિયો બળદ નો દાખલો આપ્યો કે અંધારી રાત હોય અને કાળો બળદ હોય, એને ખીલેથી છોડીએ પછી લે લે લે લે, પણ કઈ બાજુ હું દેખાતા વગર લે લે ફરી આવે એ કોઈ પુસ્તક માં જ્ઞાન ના હોય, એ જ્ઞાન અમારી પાસે હોય. એવી કરકસર ના કરી, બીજી બહુ આવે નથી આવતી કરકસર. હા, આવી કરકસર દિવાળી ખોરી કરી પાલિશ ના કરે ચાલે, એટલી પાલિશ ના કરાવીએ. મહિનામાં એક વખત કરાય ચાલે તો જો દાઢી દાઢી બંધ કરી દીધી, એટલી બ્લેડો બચી બચી ના બચી બ્લેડો બચી ના બચી તાર શેમ્પુ એ ગાલતો હોય માથામાં નથી નાખતો શેમ્પુ. શુભ અને અશુભ ભાવ કરે, ભાવ કર્યા તેથી કર્મ બંધ થયો, બંધ પડ્યો ત્યાં, ગ્રંથિ બંધાઈ. પ્રતિષ્ઠિત આત્મા શુભ ને અશુભ ભાવ કરે તે વખતે પ્રતિષ્ઠિત આત્મા ગણાતો નથી, તે કડે વ્યવહાર આત્મા ગણાય છે. હા, વ્યવહાર આત્મા, ભલે આપણે વ્યવહાર આત્મા લઈએ. પ્રતિષ્ઠિત આત્મા તો આ મેં પહેલી વખત નામ આપેલું છે કે જેને આ જ્ઞાન મળ્યા પછી હવે આ જે રહ્યું તે શું રહ્યું, કે જે પ્રતિષ્ઠા કરેલી હતી દેહમાં હું પણ હું, દેહમાં હું છું હું છું, એ પ્રતિષ્ઠા જે કરી હતી એ પ્રતિષ્ઠાનું ફળ રહ્યું છે. ત્યાં પ્રતિષ્ઠિત આત્મા રહ્યો છે, વ્યવહાર આત્માને બદલે પ્રતિષ્ઠિત આત્મા રહ્યો. બરાબર, પણ પછી ધારો કે વ્યવહાર આત્મા પ્રતિષ્ઠિત આત્મા હોતો જ નથી, વ્યવહાર આત્મા હોય છે. પણ તો હવે વ્યવહાર આત્મા શુભ ને અશુભ ભાવ કરે ત્યારે કર્મ બંધ થાય. બરાબર, હવે ચૈતન્ય આત્મા તો છે જ સાથે. શું કહે છે? એ કહે છે કે જયારે વ્યવહાર આત્મા શુભ ને અશુભ ભાવ કરે ત્યારે કર્મ બંધ થાય, અને ચૈતન્ય આત્મા ભાવ તો છે જ. ના, એટલે ચૈતન્ય તો છે જ, પણ તો પછી એને વળગણ કેવી રીતે લાગે? એટલે એમાં એમ મારો કહેવાનો મતલબ એમ કે વ્યવહાર આત્મા શુભ ભાવ કરે ને કર્મ બંધ થાય, તો એની વળગણ ચૈતન્ય આત્મા ને લાગે, અને ચૈતન્ય આત્મા અહીંયા મૃત્યુ લોકમાં હોય એ કેવી રીતે બને? જે શુભ અને અશુભ ભાવ કરે છે ને એ વ્યવહાર આત્મા, વ્યવહાર આત્મા એકલો નથી, વ્યવહાર અને નિશ્ચય બંને આત્મા ભેગા છે. નિશ્ચય આત્મા એટલે કયો આત્મા? બંને ભેગા છે, એ તો એની માન્યતા જ એ છે કે આ હું છું બસ. બંને ભેગા એટલે નિશ્ચય, એની માન્યતા જ એ છે હું આત્મા છું, એવી માન્યતા એની છે નહીં. ના ના, નિશ્ચય આત્મા એટલે શુદ્ધ આત્મા. હા, શુદ્ધ આત્મા. અચ્છા, બંને ભેગા એટલે કઈ દ્રષ્ટિએ ભેગા? હું તને સમજાવું એકવાર કે વસ્તુ એવી છે કે આ જે વ્યવહાર આત્મા છે એ વ્યવહાર થી કરતા છે, નિશ્ચય થી અકર્તા છે. આત્મા નિશ્ચય થી અકર્તા છે, વ્યવહાર થી કરતા છે. સંસાર માં આત્મા નિશ્ચય થી કરતા છે, અકર્તા છે, અકર્તા છે, અને વ્યવહાર થી કરતા છે. નિશ્ચય થી કશું એ પોતે કરતો નથી, અમાર આ વ્યવહાર થી સંસાર નો કરતા છે, વ્યવહાર થી. એટલે હું, મને જ્ઞાન માં હું અંદર બહાર થી કશું કરતા નથી, છતાંય પણ મને કોઈ કે તમે અમને બે શબ્દ અવળા કયા તો મારે એક્સેપ્ટ કરવું પડે, કે વ્યવહાર એવો જ છે, વ્યવહાર થી સેકર કરતા કરું, નિશ્ચયથી હું માનું નહીં કે હું કરતા છું. સમજ પડે ને? બરાબર છે એ વાત, બરાબર. પણ જયારે શુભ અને અશુભ ભાવ થાય ત્યારે વ્યવહાર આત્મા કરે, બરાબર છે, પણ નિશ્ચય આત્મા સાથે હોય અને બંને એક જ દ્રવ્ય હોય તો એમાં એક જ દ્રવ્ય નથી બને. એટલે આ નિશ્ચય આત્મા ને આ વ્યવહાર આત્મા એમ થયું? ના, એવું કશું છે નહીં, એક જ આત્મા ખરેખર આત્મા જ છે. ખરેખર એની માન્યતા એની બિલીફ ક્યાં છે એ જોવાનું છે. અભિપ્રાય ક્યાં પડ્યો? કે વ્યવહાર આત્મા એનો કરતા છે, નિશ્ચય આત્મા નિશ્ચય થી કરતા નથી. નિશ્ચય આત્મા સંસાર નો કરતા નથી, સંસાર નો કરતા નથી, આ જગત નો કરતા નથી, પણ ભાવો નો તો કરતા ખરો ને. જગત નો કરતા નથી પણ ભાવો નો કરતા. ભાવો નો કરતા નથી, ભાવો નો કરતા અજ્ઞાનતા છે. અચ્છા, પણ ભાવો ક્યારે થાય? સ્વરૂપ ની અજ્ઞાનતા, તે અજ્ઞાનતા એની કરતા છે. આત્મા સિદ્ધાર્થ નો કરતા. પણ ભાવો થાય ક્યારે? અજ્ઞાનતા હોય ત્યારે. અજ્ઞાનતા હોય ત્યારે બરાબર, પણ અજ્ઞાનતા પણ જ્ઞાન, સ્વરૂપ નું જ્ઞાન ના હોય ત્યારે ભાવ ને અભાવ થાય. પણ અજ્ઞાન છે એ જાણનાર બી જ્ઞાન ને, એટલે જ્ઞાન હોય ત્યાં ભાવ હોય. જ્ઞાન વગર ભાવ સંભવે? જ્ઞાન હોય તો ભાવ જ ના હોય, સ્વભાવ ભાવ હોય. જ્ઞાન હોય અને જ્યાં જ્ઞાન નથી ત્યાં ભાવ હોય. અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે, ત્યાં ભાવ છે અને અભાવ છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં ભાવ અને અભાવ. જ્યાં સંકિત્વ છે તે આપણું સંકેત હોય તો ભાવ ના અભાવ કશું છે જ નહીં. બરાબર છે, તમારી વાત એકદમ સાચી કે શુભ ને અશુભ ભાવ થાય તે મિથ્યાત્વ, તે અજ્ઞાન કહેવાય. પણ તે પણ જ્ઞાન હોય ત્યારે, જડ વસ્તુ, જડ દ્રવ્ય હોય, જડ પરમાણુ હોય, એને ભાવ થાય ન થાય? જ્યાં જ્ઞાન હોય ત્યાં જ ભાવ થાય ને. એ કે છે ભાવ ને અભાવ. જ્ઞાન એટલે જાણપણું. એમ કે છે કે જ્ઞાન હાજર હોય તો જ કે છે ભાવ અભાવ થાય. હા, એ તો આત્મા હાજર હોય તો જ ભાવ અભાવ. આ નહીં તો આમાં થાય નહીં. પર વસ્તુ માં લક્ષ કર્યું એટલો એનો, એટલું એનું મિથ્યાત્વ ત્યાં થયું, એટલે કર્મ બંધ થયો ને. હવે સ્વલક્ષ કરે તો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય, પરિણતિ થાય શુદ્ધ. એ કહે છે કે શુદ્ધાત્મા એ પરલક્ષ કર્યું એટલે છે તો એ ભાવ અભાવ થયા. શુભ અશુભ, શુભ અશુભ ભાવ થયા. શુદ્ધાત્મા શું કર્યું તો? પરલક્ષ કર્યું એટલે અશુભ અશુભ ભાવ થયા. શું કર્યું તેથી? પરલક્ષ કર્યું. પુદ્ગલ શુદ્ધાત્મા પરલક્ષ કરતો જ નથી. શુદ્ધાત્મા આવું તેવું કશું નહીં. શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે, નિરંતર જ્ઞાન સહિત, બધા સંપૂર્ણ જ્ઞાન સહિત. પરલક્ષ નહીં પણ એ જાણે છે. પરલક્ષ કર્યું છે, કરનારો કોણ છે? પરલક્ષ ને પરલક્ષ કર્યું કોણ? પરલક્ષ થયું તેને પણ એ જાણે છે. એટલું જ્ઞાની પણ સમજી જાય તો આ સંસાર નો બધો ફળ ઉગડી. પરલક્ષ કરનાર કોણ? એ જાણવા જ આવી છું કે પરલક્ષ કરનાર કોણ. એ એનો માનેલો આત્મા. શું કહ્યું? અને પ્રેરણા કરનાર કોણ? પ્રેરણા કરનાર નહીં. પ્રેરણા કરનાર એ જ લક્ષ કરનાર, બીજો કોણ? તમારી અજ્ઞાનતા ક્યારે થાય? જ્ઞાન ની હયાતી હોય ત્યારે અજ્ઞાનતા થાય. અજ્ઞાનતા અધર થી થોડી આવે. અધર થી ના આવે. અજ્ઞાન છે તો અજ્ઞાન થાય. જ્ઞાન છે તો અજ્ઞાન. જેમ પેલો માણસ દારૂ પીધેલો માણસ હોય, અમે ચંદુલાલ શેઠ ભાઈ, અને પછી કે શું સહેજ ભાઈ એક વાર છે એવું બોલે ત્યાંથી આપણે ના સમજે કે અમારે અજ્ઞાન નો અમલ છે ને, દારૂ નો અમલ જોતું નહીં. એવું આ અજ્ઞાન કહે છે, અજ્ઞાન નો અમલ. હા દાદા, એ જ હું કહેવા માંગુ છું કે અજ્ઞાન, અજ્ઞાન જ્યારે જ્ઞાનમય થઈ જાય હા ત્યારે એને અજ્ઞાન નથી કહેતા. અજ્ઞાન જ્ઞાનમય થાય ત્યારે એને અજ્ઞાન નથી કહેતા. બરાબર, ત્યારે એને અજ્ઞાન ના કહેવાય. હા, પણ ત્યારે બી જ્ઞાન ની હાજરી હોય ને. અજ્ઞાન જ્ઞાનમય થઈ જાય પરિણામ, એટલે પછી એને જ્ઞાનમય પરિણામ જ વર્ત્યા કરે. જ્યાં સુધી અજ્ઞાન છે પોતાનું સ્વરૂપ નું ભાન નથી, અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાનમય જ પરિણામો બધા છે. તમે જે જે બોલો ને, તમે શું આ બધું આખું જગતે સાધુ આચાર્ય જે જે બોલે એ બધાની ક્રિયા જ બંધાય, કર્મ જ બંધાય. કર્મ થી એક ક્ષણ વાર કર્મ થી મુક્ત ના થાય, બંધાય. ભલે પુણ્ય ના બંધાય. શું કહ્યું? વાણી થી કર્મ બંધાય. આ બધા બેન બોલે ને, પુણ્ય બંધાય, સારા બંધાય, ભૌતિક સુખ ને આપનાર હોય ખબર ને, પણ ઘર બંધાય, કારણ કે પોતાનું પોતાનું સ્વરૂપ શું છે એનું ભાને નથી અને જ્ઞાને નથી અને વર્તન નથી. મારે એ જાણવું હતું કે શુભ ભાવ કરે તો તે વ્યવહાર આત્મા, અશુભ ભાવ કરે તો તે વ્યવહાર આત્મા, અને શુદ્ધ ભાવ કરે તો આત્મા. ત્રણેય ભાવ વખતે વસ્તુ સ્થિતિ એક જ છે, પોતે શરીરમાં છે, ચૈતન્ય દ્રવ્ય બી છે, પ્રતિષ્ઠિત આત્મા બી છે, બધું જ છે, છતાં શુભ અશુભ ભાવ કરે તે વ્યવહાર આત્મા અને શુદ્ધ ભાવ કરે તે આત્મા. એમ કે બને, એમ કે છે. હા, એટલે એટલે એનો અર્થ એમ થયો ને કે ત્રણેય વખતે, ત્રણેય ભાવ વખતે જ્ઞાન હાજર છે, જ્ઞાન સ્વરૂપ આત્મા હાજર છે. આત્મા ની હાજરી છે તો આ બધું ભાવ અભાવ બધું થાય, નહી તો આત્મા ગેરહાજર થઈ જાય તો કશું થાય, કશું થાય નહીં. વાત સાચી. એટલે મારે શું જાણવું છે કે પોતાનો જો દોષ ન હોય તો પોતાને બંધન શાનું થાય? વો શુદ્ધાત્માનો દોષ નથી, તમારા કહેવા પ્રમાણે શુદ્ધાત્માનો દોષ નથી, શુદ્ધાત્મા જ્ઞાનમય છે, છતાં એને વર્ધન શાની લાગી? પોતાનો દોષ ક્યારે કહેવાય? કે સંપૂર્ણ પોતે સંપૂર્ણ દોષિત હોય તો જ દોષ કહેવાય. શું નૈમિત્તિક દોષ ને દોષ કહેવાય નહીં? શું કહ્યું? પણ ભાવ, ભાવ એ વસ્તુ નૈમિત્તિક નથી. મારા ધક્કા વાગવાથી તમને, તમને ધક્કો વાગ્યો તેથી પેલા ભાઈ પડી ગયા છો, તો પેલો ભાઈ તમને ગુનેગાર ગણે છે, તમે ખરેખર ગુનેગાર નથી. મારો ધક્કો છે માટે તમને ધક્કો આવે છે, ખબર પડે ને? એવી રીતે આત્મા પોતે આ ભાવ કરતા નથી, આ ભાવનો, ખબર પડે ને? નૈમિત્તિક ધક્કાઓને લઈને, એટલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ લેવીને સરળ ભેગા થાય છે. જેમ પેલા માણસે દારૂ પીધો પછી બધું ફેરફાર થઈ જાય છે ને, જયારે ઉધરસ થાય જમણ આવે છે ને, પણ અત્યારે અમલ એને દારૂ નો છે. એવી રીતે આ અજ્ઞાનતા નો અમલ છે, એને અજ્ઞાનતા નો, અજ્ઞાનતા નો અમલ હોય ત્યાં સુધી આ બધું આ કેફત છે, એકદમ દારૂ છે, સંસાર એટલે દારૂ બધો, એટલે દારૂ જ ચડેલા, દારૂ લા જેવું જ વર્તન કરે છે. અને મોહ કર્યો છે, પેલા પેલો મોહ કહેવાય છે અને આને મોહ કર્યો છે. આમ આ દારૂ બહુ સૂક્ષ્મ દારૂ છે, પેલો સ્થૂળ દારૂ છે, પેલો પાણી રેડવાથી ઉતરી જાય, પેલો દારૂ શું થાય સમજ્યા? આમ પાણી ફટે ઉતરી જાય, અને આ સૂક્ષ્મ દારૂ મૂર્છિત રહે લાગે ચૈતન્ય આત્માને, અને ચૈતન્ય આત્મા દોષયુક્ત, દોષયુક્ત ન કહેવાય પણ એનાથી એને બંધન થાય. અમુક ગુણધર્મ ના આધીન છે એમ વિશેષ ભાવ, એટલે સંસાર ભાવ કરે છે. શું કરે છે? વિશેષ ભાવ. એ કઈ વિરુદ્ધ કરતો નથી, કશું કે કર્મ બાંધતો નથી, કોઈને એ નથી કરતો, નુકસાન સહેજે નહીં કરતો, એકુય કર્મ બનતો નથી, એકુય કર્મ કરતો નથી, ક્યારે પણ આત્મા એ કશું કર્મ કર્યું નથી. કર્મ, કર્મ વર્ગણા, કર્મ રચકણ, રચકણ પોતે નથી કરતો, પોતે ભાવ કરે છે, તેથી કર્મ રચકણ. હા, પણ ભાવ એ વખતે બંધાય છે, ભાવ કરનાર આત્મા છે, એમ કહેવાનું મતલબ. ભાવ કે તે બીજાના દબાણ થી, બીજાના દબાણ થી આત્માને પોતાને, એટલે એનો એ પોતે કરતો નથી, વર્ગણ થાય તે કેવી રીતે બને? કોઈ દિવસ ન બને. બીજા દ્રવ્ય ની અસર ત્રીજા દ્રવ્ય માં આવે એ કોઈ દિવસ શક્ય છે? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તમારો આત્મા સ્વતંત્ર, મારો આત્મા સ્વતંત્ર. બીજા છ પાંચ દ્રવ્યો અસર કરે છે. કયા દ્રવ્યો? એ ધર્માસ્તી કયા અધર્માસ્તી બધું જાણો છો? હા, કયા કયા છે બોલને, કહી દે. આકાશ, કાળ, ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય, પછી જીવ, અજીવ, પૂતગળ, એ બધા દ્રવ્ય ના એક બેક ના સંમેલન થાય છે. એ તો દેખાય છે, દ્રષ્ટિ ભેદ થી એમ દેખાય છે. જ્ઞાન થી તો સંયોગ નથી એ લોકો નો, જ્ઞાન થી તો એ લોકો સ્વતંત્ર છે. કાળ ને કોઈ બાંધી નથી શકતું, આકાશ ને કોઈ, એ બધી જે દ્રવ્યો છે ને એ છ દ્રવ્યો છે. તે નિત્ય છે, અવિનાશી છે. જે અવિનાશી બે વસ્તુ ભેગી થાય ને, અગર વિનાશી બે ભેગી થાય, આપડે વિનાશી તો આપડે જાણીએ છીએ, વિનાશી બે ભેગી થાય ને બે વસ્તુ, ત્યારે બે વસ્તુ ના માંથી ત્રીજો ગુણધર્મ ઉત્પન્ન થાય. શું થાય? બે વસ્તુ ભેગી થઈ જાય ને તો એને પોતાના ગુણધર્મ તો છે, અને બે ના ભેગા થવાથી ત્રીજો ગુણધર્મ ઉત્પન્ન થાય. શાસ્ત્ર માં શું લખ્યું છે? કર્મ બંધાય, કર્મ બંધાય, આત્મા કર્મ બંધાય, છૂટે જ નહીં કોઈ દાડી. આ બધું ઘેર બેસા દીધું, બધું એમાં પદ્ધત ના થાય, કેવાય સાયન્ટિફિક હોવું જોઈએ. શું? અને મહાવીરે સાયન્ટિફિક કર્યું, પાછળ સમજ ઘેર નથી. સ્વભાવ ભાવ છે તો એ તો અમે લાવવાનું જરૂર જ નથી. હા પણ એ છે તો શુદ્ધ ભાવ તો સ્વભાવ ભાવ છે, એને લાવવાની સ્વભાવ ભાવ પણ ભાવ તો ખરો ને, ગુણધર્મ તો પોતાનો હોય ને, ગુણધર્મ. એટલે આવું કશું છે નહી, આ બધું પામતા નથી, શબ્દોમાં જ મારામારી થાય છે. સંયમ સંયમ થતું નથી, ચાલુ કર્યું છે આટલું બધી, આટલું પોતાના સ્વભાવમાં છે, સ્વભાવમાં છે. તો આત્માની વિશેષ દશા થઈ, તેલીને પૂતગલની વિશેષ દશા થઈ, વિશેષ દરા બને. એક મિનિટ, તો તો આત્મા ભી સ્વતંત્ર, બરાબર સ્વતંત્ર છે ને, તો તો અહીંયા કેમ મોક્ષ પદમાં કેમ નથી? આત્મા સ્વતંત્ર છે, સ્વતંત્ર છે, એને બીજા પાંચે દ્રવ્યો કાઈ નથી કરતા, બરાબર. એ પાંચે દ્રવ્યની કાઈ અસર નથી, છતાં મારો આત્મા મૃત્યુ લોકમાં કેમ છે? મોક્ષ જ છે આત્માને, મોક્ષ છે બરાબર, તો સિદ્ધાલયમાં કેમ નથી? સિદ્ધાલયમાં જવાનું શું કારણ? જેને જેને મોક્ષ, જેને બંધન લાગતું હોય તે સિદ્ધા, તે મુક્તિ ખોળે, બરાબર. તમારી વાત સાચી, બંધન કોને ખોળ લાગે કે અત્યારે મોક્ષ સ્વરૂપ છે. હા, પણ છતાં તમને દેખાય તો છે ને કે તમે સિદ્ધ પદમાં નથી, તમે મૃત્યુ લોક માં છો, એનું કઈક તો કારણ હોય ને, એનું શું કારણ? એ કે છે કે આત્મા છે તો મોક્ષ સ્વરૂપ છે, તો અત્યારે મૃત્યુ લોક માં છે આપનો, તો એનું કઈ કારણ ખરું ને? સિદ્ધાલયમાં નથી તો અહિયાં છે, એનું કઈ કારણ તો ખરું ને? શું કારણ? પણ દરિયામાં બીજા દરિયા છે, તમે એ છે, એના સ્વભાવમાં છે, મોક્ષ સ્વરૂપ છે. તો પછી મોક્ષની ચિંતા નથી થતી, આત્માને જરાય ચિંતા નથી થતી, દુઃખ નથી. તો મોક્ષ પર પામવાની શું જરૂર છે? મોક્ષના માર્ગની શું જરૂર છે? ના, જરૂર ના હોય તે ક્યાં, એ ક્યાં કહેશે કે તમે પારો? આ તો જેને દુઃખ થતું હોય, જેને દુઃખ થતું હોય, બંધન નો અનુભવ થતો હોય તે કરે. શું કહે છે? તમે ખબર પડી નઈ, એ બધું આ વ્યવહાર આત્મા ને છે, આ પ્રતિષ્ઠિત મિથ્યાત્વ ને છે, અજ્ઞાનતા ને છે, અજ્ઞાન ભાગ ને જ છે આ. એટલે તો પછી તમારો અર્થ એમ કે જાણી લીધું, જ્ઞાન થઈ ગયું એટલે થઈ ગયું, ખલાસ થઈ ગયું, કે જાણી લીધું કે આત્મા, જ્ઞાન નું ફળ શું? મોક્ષ. જ્ઞાન નું ફળ મોક્ષ, જ્ઞાન નું ફળ મોક્ષ. આત્મા મોક્ષ સ્વરૂપ છે એમ જાણી લીધું, જ્ઞાન થઈ ગયું, એટલે હવે કઈ કરવાની જરૂર નથી, શું જ કરવાની જરૂર નથી, તમારી પાસે ના થાય. એ નિરંતર મારી આજ્ઞા મરે છે, એ ખાઈ પીને મજા કરો એવું નહીં, અમારે પાંચ આજ્ઞામાં તો બંધ નિરંતર પાડે છે ને, પાંચ આજ્ઞા આકુલતા થઈ ગયા પછી યાદ આવે, આકુલતા થાય જ નહીં, પણ થાય જ નહીં, આ જ્ઞાન જ એવું છે, આકુલતા થાય નહીં, નિરંતર મોક્ષ માં રહે છે, આ બધા મોક્ષ માં જ રહે છે. મારો કહેવાનો મતલબ એમ છે કે મહાવીર ભગવાન નો આત્મા સિદ્ધાલયમાં બિરાજે અને હું અહિયાં રહું, એ બંને આત્મા એક છે, છતાં વચ્ચે કઈક છે. હા છે, અજ્ઞાનતા છે, અજ્ઞાનતા ની ફાધર છે. અજ્ઞાનતા કોની? તમારી પોતાની, તમે કોણ?